નથી બધી કરુણતા વાળું લાઈફ, અને એમાં આવો અહંકાર કરે એ ગોળા કાઢીએ. બે લાખ પૂર્યા સર અહંકાર ને આધાર આપવા દેવા માં આધાર આપવા દેવા નથી, અહંકાર હોય કઈ હોય છે જગત માં ત્યાં તો અહંકાર હોય જ નહીં. અહંકાર કાયદો છે કુદરત નો, એ સત્તા નો દુરુપયોગ કર્યો એટલે સત્તા જાય. જે સત્તા તમને પ્રાપ્ત થઈ છે એ સત્તા નો તમે દુરુપયોગ કરો તો એ સત્તા તમને જાય. અરહત દેવ છે જે કેતા અરહતી, અરહતી એટલે શું, અરહતી એટલે શું મને ખ્યાલ નથી, ખબર નથી, હા સમજાવો. યોગ્યતા વાળો હા, હું જ્ઞાની પદ પર બેઠો છું, દુરુપયોગ આ પદ પર દુરુપયોગ ના કરવો, અને બીજી રીતે સિદ્ધિઓ વટાઈ કરવું. સિદ્ધિઓ હોય ખરી, હોય એ જ ઉપયોગ કરશું થાય પદ થતું રહે. કોઈ પણ વસ્તુ નો દુરુપયોગ કરો એટલે તમે કોઈ નાખ્યું અને જેને વેરાનું વહેલું અધ્યાત્મ કરવું હોય તેને તો ભગવાને કહ્યું છે કે બધું બોલજે કે પણ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ બંધ કરી દે કે ઠીક છે મેં કહ્યું રાઈટ સાઈડ ઉપર બધું બોલજે. એટલે શું કહ્યું, એટલે ભગવાને કીધું કે પોઝિટિવ એટીટ્યુડ લેજે આખી. એ શબ્દ એવો ના બોલીશ કે કોઈને ચિંતિત માટે દુઃખરૂપ થઈ પડે, સુખરૂપ થઈ પડે એવું બોલ. એટલે રાઈટ સાઈડ નો શબ્દ બોલ અને લેફ્ટ સાઈડ નો શબ્દ ના હોય. આમ એવું લેફ્ટ સાઈડ ને બોલ્યો ને એ કાળો ખોલીને ઉતરે છે એના અંશે એ લેફ્ટ સાઈડ કહેવાય. પણ એ સમજાવવા માટે બોલશું, મને એ કઈ એમ એવી નથી બને. તો તમને સમજાવવા માટે બોલશું કે આ હકીકત આમ હોય છે, મારે કોઈ ઉદ્દેશ નથી કોઈ માણસને. ભગવાને આ ના પાડી છે કે આવું ના પૂછ્યું, એની જયારે હમત છે ભગવાને ના પાડી. હું બોલું છું ના પાડે છે તે ભાઈ ભગવાન જાણું છું, હું બોલું તે જાણું છું, અને મારી બોલવાની ઈચ્છા રહેતી છે તો તે જાણું છું, બોલવાની ઈચ્છા રહેતી તે હું જાણું છું, બોલું છું તે હું જાણું છું, ભગવાન ના તેને હું જાણું. બાકી ભગવાને કહ્યું હતું કે આ શબ્દ ડાબા બાજુના શબ્દ છે ત્યાંથી જ તમે કલ્યાણમાં આવ્યા, તેથી આપણે કહ્યું ને લોકોએ કે જપ કરો તપ કરો, પણ આ શબ્દો બોલ બોલ કર્યા પોઝિટિવ નેગેટિવ ડાયલો. નારાયક છે કહ્યું કે એ શબ્દ તે નેગેટિવ કરો, અને આ બહુ સારા માણસ છે પોઝિટિવ. તમને કહ્યું કે લાગે અને ખરાબ કરવા પોઝિટિવ લાસ્ટ નંબર ને ખરાબ છે, અને પછી એને બટ લાસ્ટ લાસ્ટ બટ લાસ્ટ બટ એને બરોબર પોઝિટિવ માં પણ એ પ્રમાણે પછી ખાતું ખાતું ભલે પછી કે નેગેટિવ ને પોઝિટિવ બંને જાય ત્યારે બરાબર છે, એ બંને જાય પછી પેલા નેગેટિવ પછી પોઝિટિવ. રસ્તે હશે ને રસ્તે આપડે દાદરો હોય તો બધા પગથિયા થઈ જવાના છે, એક એક ચડવું કે બધા એટલે રસ્તે રસ્તે. એટલે પહેલું આપ નેગેટિવ જાય તે નેગેટિવ પાછું કન્ડિશનલી જાય, કેવું કન્ડિશનલી જય કન્ડિશનલી જાય કન્ડિશનલી નેગેટિવ કન્ડિશનલી. બટાકા બટાકા હારા થયા ને ત્યારે ભેગા થયા ખોટા થયો તો ભેગા થાય કઈ ગઈ ને ઉપર આદેશ કરી ભેગું થાય, હવે ભેગી થઈ એ તો આપણે એને હારા કહીએ તો ફરી ભેગા થાય, એટલે પહેલું છૂટવા માટે ખરાબ કેવું કેવાયું થઈ જાય ફરી બધા એ કન્ડિશન ખરી પડી એકદમ છૂટે નહીં. બટાકા વાયુ કરે એવી બરાબર પ્રતિતિ થઈ જાય પછી કોઈ દાડો નામ ન લે. હા પણ એક વાર કેવું પડે કે બટાકા વાયડા વાયડા કેવું નેગેટિવ શબ્દ છે, બોલવું પડે નિકાલ તો કરવો જ પડે. નવું ઉભું ના થવા દેવું, નવા માટે નેગેટિવ નહીં વાપરવું, પણ જે જૂનું થઈ ગયું છે એનો નિવેડ તો લાવવો જ પડે ને. વર્ગી છે તે સારી કે સારી કરીને આપણે આવી અને તેવું આવી પછી એને ખરાબ કહીએ તો શું છે ને દાદા? એ ડખો નહીં, એ ડખો નહીં, એ ડખો નહીં કે છે ના એને ડખો છે ને આપણા ભરતભાઈ નો સવાલ છે. મહાત્માઓ માટે તો ડખો કહેવાય ને, નેગેટિવ કોઈ ડખો કે અને ચીસમાં એ તેલ નવસી નું થયું અને ખોળે નું થયું. એટલું બધું તેજી આવી ગયેલી લડાઈ સર, એ લોકો ખાઈ શકતા નતા. એટલું ભાઈ કોણ સારા બધું કરશે ને, આઠ ને થાય છે આટલો વાળો બે દસ આવી લીધો નતો બહુ બધો અત્યારે એટલા બધા ખોંડ આપવાના કહે કે હો બહાર મોકલતો અને આ લોકો ખોંડ જ ખાય ત્યાં કલર ઉત્તર ઉત્તર સરતા પ્રકાર ના આવે, કારણ કે સરતા પ્રકાર ના આવે એટલે આપણે જાણીએ કે ક્યાં આગળ જઈ રહ્યા છે, અને ઉત્તર ઉત્તર ઉત્તરતા પ્રકાર ના સંગ પ્રાપ્ત થયા છે તો આપણે જાણે કે ક્યાં જઈ રહ્યા છે. ના તો ભાઈ ક્યાં જઈ રહ્યા છે, વેરિફિકેશન માટે બરોબર ખ્યાલ આવી ગયા, ખબર પડે એને ખબર ના પડે. એ માણસ એ માણસો કરી આમ લાગે તો હોય તો ઉતરે નઈ ને, ઉતરે તો પછી જાગૃત રહે ને, એ તો ખરું જ માને. એ દાદી કઈ બંધ રહે ને, આપણને ખબર પ્રાઇસ માં આજે ખબર પડે કે ભાઈ આ સમજાય છે. ઉત્તર ઉત્તર સંગ બદલાયા કથા, એ તો એવું ઘણા સંગ બને છે કે અમુક કાળ સંગ બદલાય છે, ખરાબ થતા થતા થતા એને ડાઉટ થી આવી જાય છે, પછી બધા અપ કરતા જાય. સંઘ એ બાહ્ય લક્ષણ છે એના અંદર, અંતસ્કર ને બાહ્ય લક્ષણ છે. સંઘ અંતસ્કર કેવું છે એના બાહ્ય લક્ષણ છે, એના બધી અંતસ્કર જોઈ શકાય. ક્રિયાઓમાં સ્થુલ ક્રિયાઓમાં આવું છે દાદા, આ દાદો માં આવું છે, વ્યવહાર માં આવું છે, આ તમારા આત્મજ્ઞાન ની બાબત. હા અને પછી પછી માણસ એમાં ગૂંચવાઈ જાય, અને ગુજરાતી માણસ દાદા બહુ નવા પરિણામ ઉભા કરે, પછી એના એવા પરિણામ ઉભા થાય છે કે ના પૂછો વાત. તેથી જ આ સારી ગતિ રહી છે, પરિણામ એવા ઉભા થાય છે એ દરેક પછી મુદ્દે આ ગઢડે ઉદાય ગઢડે કોણ જાય આ બધું પૂછે ખર્ચ્યા છે ઉપર છૂટકો. સતીશભાઈ કે જેનો ઉકેલ ક્યારે આવે, સંજોગ બાદ કેટલા સંજોગ હોય છે પછી બાજે ત્યારે ઉકેલ આવે. આપડે તો દાદા ઉકેલ આવ્યો એવું લાગે, આપણને જેવું લાગે છે કે આપડે ઉકેલ આવ્યો છે. એટલે જીતી ગયો. હવે દાદા લોકો કોઈ ક્ષેત્ર માં કોઈ રસ્તો જ નથી, અને મન એવું છે ને ક્રિયા કરવાને ઉતાવળ, એટલે કઈક નું કઈક સૂચન કરે, કઈક ને કઈક દખલ કરે. તો મેં બધું વાંચ્યું છે. હા, પછી જ લઈ ગયો. હા, બધું વાંચ્યું, પણ આ આવો શબ્દ મેં વાંચ્યો એટલે તને હવે મને અતિર કરે શબ્દ એક એક શબ્દ. મને શક્તિ હાજરી આપડા જે કશું નથી, એમાં ફળદાય ફળદાયી ના હોય, ફળદાયી ના હોય તો કરવાનું કે આ કરું તે કરું, ફળદાય કરવાનું નથી કોઈ. એ પુરુષ કોઈ દાડો કોઈને એવું કહ્યું નથી કે કરો. લોકોને ફરવું નથી, અને જેને ફરવું છે એને વાર નથી. ફરે નહીં, એક ફરે નહીં, ફરે ફરે કોણ ફરે? સાહજિક લોકો ફરે, સાહજિક આ વિકલ્પી લોકો ફરતા જ ને. ઇન્ડિયન ફોક ખાઈ બધેરા ઓછી એ વાત તો એ પણ છે. એ પણ એ વાત ને સમજે છે, એ પણ આ નીકળી છે. એ આ તમારી પાસે એ વસ્તુ મળે છે, પણ પરિણામ આમ આવીને ઉભું રહે છે પાછું. તમારી પાસે પણ દાદા સામૂહિક નથી, તમારી પાસે સામૂહિક છે, પણ વ્યક્તિગત જો રસ રાખે એ બહુ લાભ કરે. સામૂહિક કરતા જો વ્યક્તિગત એને રસ હોય તો એ માણસ બહુ લાભ લઈ જાય. એને મૂળ તરતો જોઈએ, મૂળ તરસ વાળો માણસ જોઈએ, સ્પષ્ટ છે. એ બન્યું તે ખરું તે જ બરાબર રાખે છે, અને જે બને છે તે આમ હોવું જોઈએ કે તેમ હોવું જોઈએ એમાં જે પડે છે એ સ્પષ્ટ જ નથી. હવે એ વાક્ય આ હિન્દુસ્તાન લોકો શી રીત બતાવી દે, હિન્દુસ્તાન લોકો રીત ખોળે જયારે પોલીસ વાળા વાક્ય કે પછી દ્રષ્ટિ થઈ જાય, અને આ તો બધું બગડી ગયું. હતું અમને રીત જોઈએ, આ તો શું કે ગામ કોણ બુદ્ધિ પકડી ગયું, પણ મને કોણ બુદ્ધિ આવી. અત્યારના બુદ્ધિશાળી માણસો જે છે ને, પણ દાદા અત્યારના બુદ્ધિશાળી માણસો આ ભારતીય બેકગ્રાઉન્ડ જેટલી આપણે ધારીએ એટલી નથી, થોડી ઘણી ખરી. ઇન્ડિયન પઝલમાં આ કહેવાતી ધાર્મિકતા, ધાર્મિક સંપ્રદાયોના સાચા અધ્યયન તો છે જ નહીં. દરેકે ધર્મનો પોતાની રીતે અર્થ કરે છે, એટલે મૂળ આ ગૂંચ જેને અડી છે કે આ બધું ગૂંચોયું છે એવાને કંઈક આમાંથી રસ્તો જડે એવો છે. કાલે તસ્કરની અંદર શું ભરેલું છે તે દેખાય છે. હવે આ એ કેટલી ટૂંકી વાત છે ને, આ બાહ્ય કારણ પણ તે લોન તસ્કર તો શરૂઆત થઈ શરૂઆત થઈ બહાર દેખાયું. હા, મારા તો જે બહાર થાય છે તે એનાથી હું જુદો છું, અને એની ઉપર ક્રિયા કરે છે એટલે ગૂંચવાળો થાય છે. જાગૃતિ રહી છે, જાગૃતિ હોય થાય જાગૃત ક્યાંથી લાવે? આપડે ધ્યાન આપીએ ત્યારે જાગૃતિ છે, જાગૃતિ લાવે. જાગૃતિ લાવે કે જે આ બહાર ગુસ્સો આવે છે, બહાર જે ગુસ્સો આવે છે તે અંદર પરિણામ બદલાય તે જ આવે ને. અંદર હલક્યું એટલે બહાર ભસકા દેખાય. દાદાજી અંદર પહેલું હળગે છે ને એનાથી જુદા અમુક વખત સુધી રેવાય છે. અંદર થી જે આમ બહાર જવાબ મારે છે, તમે કહો છો ને ટેપ રેકોર્ડ છે આ બોલે છે ને અમે જાણીએ છીએ, એ ભાગમાં થોડો વખત સુધી રેવાય છે, પછી અમુક વખતે થોડું થાય એટલે પાછું અહીં આ બાજુ જતું રહે. અંદર થી પકડે એટલે બાહ્યકરણ બંધ થઈ જાય, અંદર થી પકડે એટલે બાહ્યકરણ બંધ થઈ જાય. તો આ હિસાબે તો બાહ્ય ક્રિયા આપણા જ્ઞાની જેને લીધું, આપણું જ્ઞાન જેને લીધું અને તમારી વાત જે સમજ્યા એમને તો આ અંદર અંતકરણ બાહ્ય ક્રિયાઓ કરી કરીને ખાલી જ થાય છે ને. આપડે તો ખાલી થાય છે ને એમ, આપણા જ્ઞાન થી તો બધું ખાલી થાય છે ને. ખાલી થાય છે, ખાલી થાય છે ને. નવું ભરાતું ખાલી થાય. હા, નવું ભરાતું નથી. અભિપ્રાય દાદા દ્રઢ છે, એનો પોતાનો અભિપ્રાય નથી, સાર્વજનિક અભિપ્રાય છે. હવે એ આ કરતાપણા ના અભ્યાસ ને લીધે પડે છે. હા, અને એ અભ્યાસ જે છે કેમ કે કરીને થઈશું એ માન્યતા પકડી રાખી છે, કારણ કે અમને પોલ ચલાવવામાં ફાયદો કરે છે. તારા વિચારમાં પડી ગયો પછી મેં કહું આ કઈ ક્રિયા કરીને પ્રાપ્ત થયું નથી, આ તો સજીવન પુરુષ ભેગા થયા અને એમને આપી દીધું એટલે મળી ગયું. મેં કહું અત્યારે મને કઈ સર્જરીમાં થયું, મને કઈ રોગ થયો અને તારી પાસે આવ્યો તો તું આટલું બધું ભણી આવ્યો તો મારું તો દુઃખ તરત નિવારણ થઈ જાય. એ રીતે દાદા આપણને સજીવન પુરુષ મળ્યા ત્યારે એમને આ વાત આપણને આપી દીધી, આપણે રેડીમેડ બની ગઈ છે. નહીં તો આ તમે કહો છો એ પ્રમાણે તો અઘરી જ છે, પણ આ જયારે સજીવન પુરુષ નો ભેટો થાય છે ત્યારે એક વસ્તુ એકદમ સહેલી છે, એ કેમ આપણે કરવાનું. હજુ દાદા પણ કઈ સાંભળી શકે છે, બોલી શકે છે, ત્યાં સુધી નું છે બોલીએ ને હું અને આ મારું છે બોલી ત્યાં સિવાત માં છે. અને એ અંતરાત્મા છે. અંતરાત્મા રચ્યા અને એકલું આ એ પરમાત્મા રચ્યા. કઈ પૂછવાનું નથી પણ આપની પાસે ફરી ખોટી હોય કરી હોય તો એના પછી વાતચીત ચાલતી. આપણે વર્તન કરશો પણ એવો જયારે પ્રસંગ પાછો આવે કોઈ ક્રોધ નો કે શંકા નો તો આપે આપનું વાંચેલું એ થઈ જાય, રદ થઈ જાય અને મનમાં પેલું જ ઉપર આવી જાય છે, એટલે એનું સમાધાન મારે જોઈતું હતું આપની પાસે. જે પ્રસંગ આવે છે ને પ્રસંગો બધા જ્ઞેય છે, તમે જ્ઞાતા છો, તે પ્રસંગ ને તમારે જોવા ઉજવણી કરવાની. જે પ્રસંગ આવે તેની ઉજવણી કરવાની. આપડે તો છોકરા પ્રસંગ આવે ત્યાં શું કરવું, આનંદ નો હોય છે પણ આ તો દુઃખ નો હોય છે ને. એ તો આનંદ નો હોય છે અને આ તો દુઃખ નો હોય છે ને. નહીં, આ દુઃખ નો ના હોય, આ આનંદ ના જ હોય. બધા જોનાર ને આનંદ હોય છે, જોનાર ને આનંદ હોય છે. એ તો આપની કૃપા ઉતરે તો જોતા આનંદ થાય, બાકી એમાં અમારા માં તેવી તાકાત નહીં. હા, એનું કારણ છે આપણે પરીક્ષામાં પરીક્ષા આપતી વખતે આપણે બધું ચોકસાઈ રાખી જોઈએ અને પરિણામમાં કશું રાખીએ પરિણામ વખતે પછી કશું કરવા રહેતું નથી ને, તે વખતે થશે પરિણામ વખતે સત્સંગ કરવું ને, બરાબર છે આ પરિણામ છે બધા પરિણામ જ જોવા ફરી ચોકસે આપડે રહેવું, પહેલા ચોકસે ના રહે તેનું આ પરિણામ આવી આ ચોકસે રહેવું એવું કે છે, પરિણામ ના માટે આપણે વધુ નહીં પરિણામ પડી જવાતું નથી, પરિણામ પહેલું આપને સમજવા આવ્યું, એટલે આજે હે એના માટે હર્ષ કશું કરવા જેવું તો આનંદ આવે સારો આનંદ આવે તેવું નથી વધુ અરે ખરાબ હશે વધુ ઉજવણી કર્યા કરવાની, ઉજવણી ના થાય તો ઉજવણી કરવાની, પછી પ્રસન્નતા જ આવે આપણે ઉજવણી જ કરવાની, ઉજવણી જે આવે યાર કોઈ ગજુક આપી જોઈએ તો ઉજવણી કરવી આપણે, અગર તમારા હાથે કશું કોક નો ધક્કો વાગી ગયો તો એની ઉજવણી કરવી, કિરણ માફી માંગવા માગી દેવાની, બસ કિરણ માફી માંગી લેવાની, ચિત્ત પ્રસન્નતા જ ઉત્પન્ન થાય, મારી ચિત્ત પ્રસન્નતાનો જ માર્ગ છે, મુક્તિ નો માર્ગ છે, સર્વસ્વ દુઃખો થી મુક્ત, સંસારિક સર્વસ્વ દુઃખો એનાથી મુક્ત, કઈ કઈ બાબતો અસર કરે છે હરી ક્રોધ શંકામાં, ક્રોધમાં શંકામાં, ક્રોધ ને લાવવા દેવો, ક્રોધ તો બહુ સારી વસ્તુ છે, આપણે જે ભરેલી વસ્તુ છે ને એ નીકળી ના જાય તો પછી આપણે બગડી જાય બધું, પણ એમાં આપણે કોઈને અન્યાય બી કરી દઈએ ને એમ ચિંતા થાય, એટલે એમાં આપણે કોઈને અન્યાય પણ કરી દઈએ ને એ ચિંતા, હા તીગડે આ બેન લાભુબેન ને, એ લાભુબેન કેમ હા જવા માંગો ભાઈ કેમ આવું કરો છો, બાકી હા એ જે માલ ભરેલો છે ડિસ્ચાર્જ થાય છે, ડિસ્ચાર્જ ના થાય તો માલ ભરેલો છે ધંધાય બધું, આ રિલેટિવ દ્રષ્ટિ નથી, સંસારી દ્રષ્ટિ નથી, આ રિયલ રિયલ દ્રષ્ટિથી છે, એટલે અહીંયા આગળ બધું નિકાલી જ બાબત એ સમજવાનું જે થાય ને એટલા ફળ ના મળે, નિરંતર ઉપાધિ સહેજ ઉપાધિ ના થાય કોઈ દાડે, અને ક્રોધ તો ઝડકતા ઝડક્યા જ કરતો હોય તોય ના થાય, નહીં ક્રોધ તો ભરેલો હોય તો ક્રોધ ભરે ક્રોધ નીકળે, લોભ નીકળે લોભ ભરે લોભ નીકળે, માન ભર્યું હોય તો આકડે નીકળે, ભર્યું તે નીકળે કઈ નવું નીકળે, એટલે જરા સમજવાની જરૂર છે, બીજું કઈ નથી બધું કમ્પ્લેટ છે, પાંચ આજ્ઞામાં થોડી ઘણી પાડી ઘણા લોકો નિરંતર સમજ, તમે જુદા લાભુબેન જુદા, લાભુબેન ક્રોધ માર માયેલો કે આપણે ભરેલા ભૂલથી તે નીકળ્યા કરે, ના નીકળે તો પછી આપણે ખરાબ ખાધું હોય તેનો મળ્યો થાય કે ના થાય, આ મળ્યો થાય નીકળે હું પાડીએ શું કામ, ઉઠતી દવા લઈને વહેલો વધારે જલ્દી વહેલા નીકળી જાય તો સારું, ફરી આવો ને ફરી બેસાડી દે, એટલે વિજ્ઞાનમાં એક ચેજ ભૂલ ના થઈ જઈએ, ગેરસમજ થઈ કે બગડી જાય, અને પુસ્તકે વાંચવું ના પડે પછી, પુસ્તક તો જ્ઞાન ના લીધેલું હોય તેને વાંચવું પડે, એટલે ફરી આપણે તારા આવતા હોય ને એ તો ફરી એક દેખા જઈએ, લોભ અને બીજું લોભ અને માન માન બધું ડાક્ટર પાસે ના કહે લોભ અને માન બંને કેટલો લોભ છે તારે? બહુ લોભ. પપ્પા કે બહુ લોભ છે. હું એના કહું છું લોભ ના કરો, બહુ લોભ કરે. એ ચંદીરામ શેઠ કે તું લોભ ના બહુ કરીશ, ઓછો માંગ, ઓછું કર. પણ એ ના કે છે, વધારે કરે છે. એ સાથે ના હોય, માન હોય, માન ને સાચવું હોય તો લોભ ઓછું કરી નાખો. પછી લોભ હાથું હોય તો માન ઓછું કરી નાખો. હું તો દેવ કરવા માંગુ છું. એનો લોભે જબરજસ્ત છે, માને બરોબર છે. પણ એનો જે લોભ છે ને, તે સરવારે માન હેતુ માટે જાય છે. માન હેતુ માટે જાય છે, હેતુ માન નો છે. એટલે કેવળ એક માન ઉપર જાય છે. લોભ છે ને માટે, કે જે પૈસા હોય ને તેના સુધી પોતાને માન મળતું હોય તેમાં વાપરી નાખે. એટલે માન નો લોભ છે. તમે નહીં કહ્યું નથી, એવું ના કહેવાય. નથી એવું ના કહેવાય, નથી એવું ના કહેવાય. નીકળ્યા કરે જે દેખાય છે દાદા, જે છે નીકળવા દે. નીકળે છે દેખાય છે, નીકળે છે દેખાય. લોભ ની ખાતે લોભ હોય એ જુદી જાત નું, એ રખડાય મારે. પણ માન ની ખાતે લોભ હોય ને તારે તારે. એને બ્રધર એને ટેસ્ટ આપે તો 5 લાખ આપી દે. ટેસ્ટ આપશું હજી. એટલે તો સારું છે આ લોક. બીજા કોઈ તારે ઘરમાં લોક છે? મને ખબર નથી. હા તને ખબર ના હોય એવું હતું. બધા ફોટા મૂકી જમવા બેસશે તારી જોડે, તેને યાદ કરે ના ચાલે. ટેબલ પર પેપર પર ડિઝાઇન કરીને ખારી મૂકી દે તો ચાલે? દાદા સાથે છે એટલે કઈ ચિંતા નથી. માન બને વિરોધાભાસી છે તો સાથે કેવી રીતે રહેશે? આપે કહ્યું કે લોભ અને માન બંને સાથે ના હોય અથવા વિરોધાભાસી છે તો સાથે કેવી રીતે રહેશે? આ રીતે માન હેતુ માટે લોભ છે માટે સાથે. માન ની ખાતર માન હોય ને લોભ ની ખાતર લોભ હોય, માન હેતુ ખાતર લોભ ના હોય તો સાથે રહી ના. બધો લોભ જેટલા પૈસા છે ને એટલે એને જો માન મળતું હોય તો એને આપી દે. એટલે લોભ મૂળ પાસે લોભ નથી, લોભની પાસે માન રહેલું છે આપતી. એટલે અહંકાર બહુ ભારે છે. એ એમ જ જાણે મારા જેવો કોઈ અક્કલ વાળો હોય. એ તું જાણું નઈ થોડું. એનો અર્થ એવું કે માન નો લોભ કેવાય. પછી માન નો લોભ, માન પ્રાપ્ત કરવાનો લોભ. કેવી રીતે માન ઉપર જાય? લોભ ને માટે માન નહીં, માન ના માટે લોભ. માન ને લોભ ને માટે માન તો હોય ને? હોય લોભ ને માટે માન હોય. હા હોય. એ કઈ રીતે? બસ તમારે આટલું કમાવું તો જ મારો નિકાલ થાય. 1% નું માન ભલે ને, પણ એ અહંકાર કહે, માન ના કહે. હોય નઈ ને લોભ ને કઈ તારું બરોબર સુધી હતી. આમ કરતા કરતા કેટલા ખર્ચી નાખે? હા ગણતરી વર્ષો બધા વાપરી ખાધા ને, 9 વર્ષો વાપરી ખાધા. હા દસ તો આવશે, દસ પવન વાય તો પવન વાય, પવન પડી જાય પંખા પે હોય તો કશું ના થાય. એટલે આપણે તો જોયા કરવાનું દાદા, એમને આપણે તો જોયા જ કરવાનું, લોભ નો હોય કે માન નો હોય, કશું ઉપાય જ નથી. આ જ્ઞાન લીધા પછી બીજો ઉપાય નથી, અને જ્ઞાન ના લીધું હોય તો બધું જો હોય તો એક વાર ઘૂંચવે રહ્યો કાયમ, કાયમ થતું કોઈ સમજ રહ્યો ઘૂંચવેલા જ રહ્યો. આ ઘૂંચવા માં ઉડી નહીં આવી, આમ આમ ખંજે નાખવું એટલે પછી પડી જાય. એને કહેજો કે આ તો ખરી દે ને ગામડે ગામડે જઈને વાતો કરો, એટલે બેન આવી ગયો પાંડુરંગ નું વિદ્યાર્થી. મને વેદિક કાર્ડ પાંડુરંગ આઠવલે નું સ્વાધ્યાય ગામે ગામ બધે સંસ્કૃતિ ફેલાવે, એ બધે કામ કરે છે, હિમાલય સુધી કરી આવે છે, અને આપનું પણ એ વાંચે છે. સંસ્થા મળતી નથી પણ કે છે, ઈગો વગર ની સંસ્થા મળતી નથી. ઈગો વગર ની સંસ્થા ક્યાં મળે એમ, ઈગો ઈગો વગર ની કોઈ પણ સંસ્થા નથી મળતી. ઈગો વગર ની હમ ભાવ સંસ્થા કહો તો મને તો એવું જોઈએ કે એના અંદર આપડે હવે આપડે તન છે, કોઈ ની ઈગો નથી. અહિયાં આ બધા ઈગો વગર ની સંસ્થા છે, નહી 24 કલાક ભેગો થઈ જવાનું, ટેમ્પરરી નહીં, વ્હાઈટ વોશ નહીં. એટલે છે ટેમ્પરરી ના જોઈએ, વ્હાઈટ વોશ નહીં, 24 કલાક નું જોઈએ તમારામાં. 24 કલાક ના, એ પોતાનું કહે છે. એમાં પછી એ કામ કરવા જવાનું, તમારે થવું છે 24 કલાક ઈગો વગર નું, એટલે થવું છે. તો અહીંયા આવો થોડા દાડા, બે ત્રણ દાડા બોલો, બે ત્રણ દાડા આવો કરીએ. આવો આવો સર, એમ કે છે દાદા કે મારે 24 કલાક આ ઈગો વગર ની સંસ્થા માં કામ કરવું છે. પત્ની છે, છોકરી બધા છે, પછી દાખલ થાય. એ જો સમજે કોયડો ઉકલે ઓકલે પણ દાદા ની વાત જે છે દાદા, તે આ વૈજ્ઞાનિક હોવાના કારણે આ બુદ્ધિ વાળા જે છે તે લોકો એ સમજી શકે છે, સમજી શકે છે. વાંધો ફક્ત અહિયાં વિધિ કરવાના આવે છે, તે વાંધો એવું નથી. પછી એ વાંધો એમને બેસી ગયા પછી દાદા વિધિ નહીં છોડે. હા પછી વિધિ છોડે ને એટલા, પણ મારું કહેવું 8-15 વકીલો જે કર્યું, પછી બધા 8 કરે, બધા કરે, એવું કહ્યું નથી. પહેલો ના કરે બધું વસ્તુ, એટલે એવા આપ સુકન્યા હોય ને ત્યાં તો પાછા કાઢું છું, તમારા વિચાર નથી આપડે હોય ને આખા ટોળા ના સુકન થાય. મને એક ભાઈ એ પૂછ્યું કે ચરણ વિધિ માં તમે કેમ આમ, મેં કહ્યું ચરણ વિધિ નો શું, હું ચરણ વિધિ નો બીજો ખુલાસો નહીં કરું, પણ મારો રોગ ચરણ વિધિ ને લીધે ગયો. હું દાદા ને પગે અહીંયા ના નમ્યો હોત તો બહાર ફરતો હોત, પણ અહીંયા પગે નમ્યો એટલે મેં કહ્યું મારો મારો ભૂતવાળો બધો નીકળી ગયો. કૃષ્ણ ના ચરણ માં જ મોક્ષ છે, કૃષ્ણ ચરણ માં જ મોક્ષ છે. ચાકેલું છે ખ્યાલ છે ને, ડેવલપ નહી કાયદા ચમત્કાર લોકો માને એ તો ખુલ્લા સુધી કહ્યું ચમત્કાર માણસ કરી શકે જ નહીં, પણ ચમત્કાર ની વ્યાખ્યા જાણી છે. ચમત્કાર એટલે શું કે પૂર્વે ક્યારે પણ થયું ના હોય આવું, અને ભવિષ્યમાં આવું નહીં થાય. હા તો પૂર્વે ના થયું હોય પણ આ વિજ્ઞાન માં કોઈ વસ્તુ એવી હોય તે જાણતો હોય એ ઉપર કરે એટલે લોકો ને ચમત્કાર લાગે આવું આવું કેમ કઈ બને, બુદ્ધિ ગ્રાહ્ય ના હોય. પણ બીજો માણસ પાસે કરી આલે ભવિષ્યમાં થઈ શકે, એટલે એનો અર્થ કે છે ને વિજ્ઞાન છે, વિજ્ઞાન થી ગુપ્ત વસ્તુ એનો ચમત્કાર. અને સિદ્ધિ એટલે શું કે દરેક આ મનુષ્યપણ એ પહેલા પહેલી સિદ્ધિ મનુષ્યપણ પ્રાપ્ત થયું છે, ને આ સિદ્ધિ નો સદુપયોગ કરી તો આ મનુષ્ય જશે. આ તો ભાઈ પછી મનુષ્ય આમ તમે લખી લાગતું સિદ્ધિ મળી એનો જ ઉપયોગ કરો તો એ સિદ્ધિ જશે. મનુષ્યપણામાં છે મોટો એ છે શ્રોપ, એ શ્રોપ તો લોકો વિશ્વાસ થી નીકળી જાય રૂપિયા, પણ એ ખરો અભાવ થઈ ગયો તે સિદ્ધિ તારી વખતે. એટલે આ બધી તારી સિદ્ધિઓ છે તેના આધારે તને બધી વસ્તુ પ્રાપ્ત થાય છે, એ સિદ્ધિઓ તેનો દુરુપયોગ કરી એ સત્તા જશે. તે માણસ દરેક જાતની સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. ભગવાન મહાવીરને કેવી સિદ્ધિ ઉત્પન્ન થયેલી કે એક બાજુ વાઘ આ બધી આવે આ બાજુ બકરી આવે તો બીએ કરે નહીં ગમવાની, બકરું આવી જાય કે વાઘના મનમાં એમ થાય કે લાઈ થઈ ગયું પોતાના સ્વભાવ ભૂલી જાય, સ્વભાવ પોતાનો ભૂલી જાય. મારી અસર એટલી બધી પડે વાતાવરણ અહિંસાની એ સ્વભાવ પોતાનો ભૂલી જાય. હવે એને લોકો સિદ્ધિઓ કહે, અરે એ તો બીજા બાહિર બદલે બીજા આવશે તો એવું થશે, ચમત્કાર નથી સિદ્ધિઓ. તમારે બધા આખી પોઈન્ટ જાણી દે નહીં આવું, હા એ તો દાદા. પછી અરે ખખડાવનાર ખખડાવનાર પાણી ત્યારે તમારે વકીલા અહંકાર કરી દખલ કરો, અહંકાર કરી દખલ કરો. સંજોગ તમારા અધીન જ છે, સંજોગ દાખલો આપો ને કેમ દાખલો આપો ને કેમ કે દાખલો આપો ને આ સંજોગો અમારે અધીન છે અને અમે દખો દખલ કરીએ છીએ એની મુસીબત છે એ જરા. આ રામજી દેખાયું ખરો ટાઈમ થઈ ગયો છે ચાલો પોંખ ખાવા માટે, આપણે શું કહ્યું તમારે ગામ આવી પોંખ ખાવા મારું પોંખ ખાવાનું નથી એ દખલ કરી ને પછી થોડા વખત પછી કોક ને કે ભાઈ પોંખ ખાવા આવે દઈએ કે પછી રાખી છે જા છે ખરાબ થઈ ગઈ અહંકાર દખલ કરે છે, અહંકાર બીજું કશું કામ કરે છે, અહંકાર બે કામ કરે છે. આવતો ભવ કરી આવે છે, આવતો ભવ કરી આપે, બીજું દખલ કરી આપે, આવતો ભવ કરી આપે જોયે ને. પણ આવતી બીજી ગાડી તો મળવી જોઈએ ને, જંકશન જંકશન આવી એટલે આ અહીંથી ઉતરી આપણે બીજા મળવી જોઈએ ને, જંકશન સ્ટેશન મળે ગાડી તો ના મળે આ ગાડી ઉતર્યા.